سورہ قصص سورہ نمبر 28 بسم اللہ الرحمن الرحیم شروع کرو چھو خوب اج موٹا مہربان نے بہو جی رحم والا اللہ نا نام تھی تاسیم میم اے رسول آ کھلی کتاب نی تھوڑی آیتو چھے جے لوکو ایمان راکھے چھے تیمنی جان خاطر امے تینے موسیٰ تتا فرعون نی ساچی گھٹناو ساچا بناو سنبھلاویے چھیے فرعون علا في الأرض وجعل أهلها شيعا يستضعف طائفة منهم يذبح أبناءهم ويستحيي نساءهم إنه كان من المفسدين بشك فرعون تي مصرني زمين ما سرو پري بدانو اوپري تھئي بیٹھو ہتو ને તેના રહેવાસીઓના તેણે જમાતો પાડી દીધા હતા તેમાંથીના એક જમાત એક પક્ષ બની ઇસરાયલને કમજોર બનાવી રાખતો હતો તેમના છોકરાઓને મારી નાખતો ને તેમની છોકરીઓને જીવતી રહેવા દેતો હતો બેશક તે ફસાદ કરનારાઓમાંથી હતો في الأرض ونجعلهم أئمة ونجعلهم الوارثين ونمكن لهم في الأرض ونري فرعون وهامان وجنودهما منهم ما كانوا يحذرون અને અમોએ એવો ઈરાદો કર્યો કે જેમને તે જમીનમાં જલીલ અને કમજોર કરી નાખવામાં આવ્યા હતા તેમના ઉપર અહેસાન કરીએ ને તેમના આગેવાન બનાવીએ અને તેમને તે જમીનના વારસ બનાવી દઈએ અને જમીનમાં તેમને સત્તાવાન તાકતવાર બનાવીએ ને ફિરોન તથા હામાન તથા તે બેના લશ્કરને કે જે પણ તેઓમાંથી ના જ હતા તે દેખાડી દઈએ કે જેની તેમને દાસથી ડર રહેતો હોય وأوحينا إلى أم موسى أن أرضعيه فإذا خفت عليه فألقيه في اليم ولا تخافي ولا تحزني إنا رادوه إليك وجاعلوه من المرسلين ને અમોએ મૂસાની મા તરફ વહી કરી કે તું તે મૂસાને દૂધ પીવડાવ પછી અગર તું તેના માટે બીક લાગે તો તેને પેટીમાં મૂકી સમુદ્રમાં નાખી દે અને તું તેના માટે ડર ન રાખજે અને ન તેના માટે દિલગીર થજે બેશક અમે તેને તારી પાસે પાછો મોકલી દેનાર અને તેને રસૂલમાંથીનો પણ બનાવનાર છીએ فالتقطه آل فرعون ليكون لهم عدوا وحزنا إن فرعون وهامان وجنودهما كانوا خاطئين પછી ફિરોનના કુટુંબીઓએ તે પેટીમાંના બચ્ચાને ઊંચકી લીધો કે તે તેમના માટે એક દુશ્મન બની દુઃખનું કારણ બને બેશક ફિરોન તથા હામાન તથા તે બંનેના લશ્કરે આમ કરવામાં મોટી ભૂલ કરી હતી અને ફિરોનની પત્ની આસિયાએ કહ્યું કે આ બાળક મારી અને તારી આંખોની ટાઢક છે, માટે તેને મારી ન નાખો. કદાચને તે આપણને કંઈક લાભ આપે, અથવા તેને આપણે પાલક દીકરો બનાવી લઈએ. અને તેઓ સાચી હકીકતથી જાણકાર ન હતા. وقالت لأخته قصيه فبصرت به عن جنب وهم لا يشعرون. અને મૂસાની માનું મન અધીરું બની ગયું. જો અમોએ તેના મનને અમારા વાયદા પર વિશ્વાસ રાખવા માટે મજબૂત બનાવી દીધું ન હોત, તો પાસે જ હતું કે તેણી તેના વિશેનો ભેદ જરૂર જ ઉઘાડી નાખતે. અને તેણીએ તે મૂસાની બહેનને કહ્યું કે તું તે બચ્ચાને મૂસાવાળી પેટીની પાછળ પાછળ જા. આથી તેણી તે સમુદ્રમાં વહેતી પેટીને દૂરથી જોતી રહી, અને તે લોકોને ખબર પણ ન પડી. અને અમોએ મૂસા પર બીજી દૂધ પાનારીઓ પહેલાથી જ હરામ કરી દીધી હતી, જેથી મૂસાની બહેન ત્યાં જઈને કહ્યું કે શું હું તમને એવા ઘરવાળા દેખાડું કે જે તમારી ખાતર આ બચ્ચાનું જતન ને પાલન પોષણ કરે. અને તેઓ તેના શુભ ચાહનાર પણ હોય. આ તરકીબથી અમોએ મૂસાને તેની માં પાસે પાછા ફેરવી દીધા, કે જેથી તેણીની આંખો ટાઢી થાય અને તેણી દિલગીર ન થાય, અને તેણી આ પણ જાણી લે કે અલ્લાહનો વાયદો બેશક સાચો હોય છે, પણ ઘણા ખરા લોકો જાણતા નથી. અને જ્યારે તે મૂસા પોતાની પૂરી તાકતે પહોંચ્યા, યાનિ કે જવાનીએ પહોંચ્યા, ને સારી રીતે હાથ પગ કાઢ્યા, યાનિ કે તેના શરીરના ભાગો બરાબર તાકતે પહોંચ્યા, ત્યારે અમોએ તેને સદબુદ્ધિ અને ઇલ્મ અતા કર્યા. અને અમે નેકી કરનારાઓને એવી રીતે બદલો આપ્યા કરીએ છીએ. أهلها فوجد فيها رجلين يقتتلان هذا من شيعته وهذا من عدوه فاستغاثه الذي من شيعته على الذي من عدوه فوكزه موسى فقضى عليه قال هذا من عمل الشيطان إنه عدو. અને મૂસા એક દિવસે એવા સમયે શહેરમાં પહોંચ્યા કે જ્યારે શહેરીઓ ગાફિલ હતા. ત્યાં તેણે બે શખ્સોને આપસમાં ઝઘડતા જોયા. તેમાંથીના એક તો તેનો પેરોકાર હતો, જ્યારે બીજો તેના દુશ્મનોમાંથીનો હતો. પછી તે શખ્સે કે જે તેનો અનુયાયી હતો પેરોકાર હતો, તે શખ્સ કે જે તેના દુશ્મનોમાંથીનો હતો, તેની ખિલાફ મૂસાની મદદ માંગી. આથી મૂસાએ તે દુશ્મનને એક એવો ઠોંસો માર્યો કે જેથી તેનો ત્યાંનો ત્યાં જ અંત આવી ગયો. આ જોઈને મૂસા કહેવા લાગ્યા કે આ ઝઘડો શૈતાનના કારસ્તાનોમાંથીનું એક કારસ્તાન છે. બેશક તે ગુમરાહ કરનાર ખુલ્લો દુશ્મન છે. મૂસા અર્ઝ કરવા લાગ્યા કે એ મારા પાલનહાર, મેં મારા ઉપર જુલ્મ કર્યો છે, માટે તું મારા ગુના માફ કરી દે. જેથી અલ્લાહે તેના ગુના માફ કરી દીધા. બેશક તે મોટો બક્ષવા વાળો ને દયાળુ છે. પછી મૂસાએ અર્ઝ કરી કે એ મારા પાલનહાર, તે મને જે નેમત અતા કરી છે તેનો વાયદો ને કસમ લઉં છું કે હું કદી પણ ગુનેગારોનો મદદગાર નહીં બનું. પછી મૂસાએ તે રાત્રિ તે શહેરમાં ડર અને આશાની હાલતમાં વિતાવી સવાર કરી. બીજે દિવસે પણ ઓચિંતા શું જુએ છે કે જે શખ્સે આગા દિવસે તેની મદદ માંગી હતી તે આજે પણ મદદ માટે તેને પોકારી રહ્યો છે. તો મૂસાએ તેને કહ્યું કે ખરેખર તું ખુલ્લો ગુમરાહ છે. પછી જ્યારે મૂસાએ તે શખ્સ ઉપર કે જે તે બેયનો દુશ્મન હતો હાથ ઉપાડવા ઈરાદો કર્યો, ત્યારે તેણે કહ્યું કે એ મૂસા, શું તું એમ ચાહે છે કે જેવી રીતે તે કાલે એક શખ્સને મારી નાખ્યો હતો તેવી રીતે મને પણ મારી નાખે? શું તું એમ ચાહે છે કે આ જમીનમાં તું મોટો ઝાલિમ બની જા? અને આ નથી ચાહતો કે તું નેકી કરનારાઓમાંથીનો થઈ જાય? ને તે શહેરના છેવટના ભાગમાંથી એક શખ્સ ઉતાવળો દોડતો આવ્યો ને કહેવા લાગ્યો કે એ મૂસા, ચોક્કસ જ રાજ્યના અમલદારો તારા બારામાં સલાહ ને મશવરો કરી રહ્યા છે કે તને મારી નાખે, માટે તમે હમણાં જ અહીંથી ચાલ્યા જાઓ. બેશક હું તમારો સારું ચાહનારા માથીનો છું. આથી મૂસા તે શહેરમાંથી ડરતા ડરતા આશામાં ને આશામાં ચાલી નીકળ્યા ને અર્ઝ કરવા લાગ્યા કે એ મારા પાલનહાર, મને ઝાલિમ લોકોના હાથમાંથી છુટકારો આપ. જ્યારે તે મદ્યન તરફ ચાલવા લાગ્યા ત્યારે રસ્તો માલુમ ન હોવાથી મનમાં મનમાં કહેવા લાગ્યા કે મને આશા છે કે મારો પાલનહાર મને સીધો રસ્તો દેખાડી દેશે. مِنَ النَّاسِ يَسْقُونَ وَوَجَدَ مِن دُونِهِمُ امرأتين تذودان قال ما خطبكما قالتا لا نسقي حتى يصدر الرعاء وأبونا شيخ كبير. ને જ્યારે મદયનના પાણીના કુવા પર પહોંચ્યા તો ત્યાં લોકોના એક ટોળાને પોતાના જાનવરોને પાણી પાતા જોયા અને તેમનાથી થોડેક છેટે પોતાના બકરા ઘેટાને અટકાવતી બે ઓરતો જોઈ, જેથી તેણે પૂછ્યું કે તમારી શી મતલબ છે? તો તે બેએ કહ્યું કે જ્યાં સુધી આ ગોવાળો પોતાના જાનવર હવાડા પરથી ખસેડી લેશે નહીં ત્યાં સુધી અમે અમારા જાનવરોને પાણી પાઈ શકતા નથી, અને અમારો બાપ ઘણો બૂઢો છે. જેથી મૂસાએ તે બેની ખાતર તેમના જાનવરોને પાણી પીવડાવ્યું. પછી છાંયડામાં ચાલ્યા ગયા ને અર્જ કરવા લાગ્યા કે એ મારા પાલનહાર, જે પણ નેમત તું મારા માટે ઉતારે તેનો હું સાચે જ મોહતાજ છું. પછી તે બે માની એક લાજ કાઢતી તેની પાસે આવી ને કહેવા લાગી કે બેશક મારા બાપા તને બોલાવે છે કે તને અમારી ખાતર જે તસદી લઈ અમારા જાનવરોને પાણી પાયું હતું તેનો બદલો આપે. પછી જ્યારે તે શોએબની પાસે પહોંચ્યા અને તેને પોતાની બધી વાત કહી સંભળાવી ત્યારે તેણે કહ્યું કે હવે ડર ન રાખો, તું ઝાલિમ લોકોના હાથમાંથી છુટકારા મેળવી ચૂક્યા છો. તે બે દીકરીમાંની એકે કહ્યું કે એ અમારા બાપ, એને કામે લગાડ, બેશક જે કોઈને પણ તમે કામે લગાડવા માંગો તેઓમાં એ જ ઘણો સારો હશે કે જે મજબૂત હોય ને વિશ્વાસુ પણ. إحدى ابنتي هاتين على أن تأجرني ثماني حجج فإن أتممت عشرا فمن عندك وما أريد أن أشق عليك ستجدني إن شاء الله من الصالحين. شعيب كهيو કે હું ચાહું છું કે આ મારી બે છોકરીઓમાંથી એકના નિકાહ તારી સાથે એવી શરતે કરી દઉં કે તું 8 વર્ષ સુધી મારી ચાકરી કરે, પછી જો 10 વર્ષ પૂરા કરી નાખે તો તે તારી મરજીની વાત છે, અને હું એ માટે તારા પર કોઈ જાતનો દબાવ નાખવા ચાહતો નથી. અલ્લાહ ચાહશે તો તું મને નેકી કરનારાઓમાંથી જોશે. મૂસાએ કહ્યું કે મારા અને તારા વચ્ચે આ મામલાનો ફેંસલો થઈ ગયો, બંને મુદ્દતોમાંથી કોઈ પણ એક પૂરી કરી દઉં, પણ મારા પર કોઈ જાતની સખ્તાઈ થવી ન જોઈએ, અને આપણા વચ્ચે જે કાંઈ વાતચીત થઈ છે તેનો અલ્લાહ સાક્ષી છે. لعلي أو جذوة من النار لعلكم تصطلون. પછી જ્યારે મૂસાએ તે મુદ્દત પૂરી કરી દીધી અને પોતાના ઘરવાળાઓને લઈ પોતાના દેશ તરફ ચાલ્યા ત્યારે તેને સીના પહાડ તરફ એક આગ નજરે પડી. આથી તેણે પોતાના ઘરવાળાને કહ્યું કે તમે અહીં જ થોભો, સાચે જ મેં એક આગ જોઈ છે. આશા છે કે ત્યાંથી તમારા માટે રસ્તાની કાંઈ ખબર લાવું અથવા તો તે આગમાંથી એક ચિંગારી લઈ આવું કે જેથી તમે તાપો. પછી જ્યારે મૂસા તે આગની પાસે પહોંચ્યા ત્યારે તે મેદાનની જમણી બાજુના ઝાડના એક મુબારક ભાગમાંથી આ સાદ આવ્યો કે એ મૂસા, બેશક હું જ બધી દુનિયાઓનો પાલનહાર અલ્લાહ છું. અને તું તારી લાકડી જમીન પર ફેંકી દે. પછી જ્યારે લાકડી નાખી દીધી ત્યારે તેને એવી રીતે ચાલતા ચાલતા જોઈ કે જાણે જીવતો જાગતો એક સાપ. તો ડર પામીને પીઠ ફેરવી ભાગ્યા અને તેની તરફ પાછા ફરીને મુદ્દલ જોયું નહીં. પછી સાદ કરવામાં આવ્યો કે એ મૂસા, આગળ આવ અને બીઓ નહીં, બેશક તું બેખોફ થયેલાઓમાંથી નો છો. فذلك برهانان من ربك إلى فرعون وملئه إنهم كانوا قوما فاسقين. તારો હાથ તારા બગલમાં નાખ એટલે તે ખામી વગરનો સફેદ થઈ નીકળશે અને ડર દૂર કરવા માટે તારા હાથને તારી તરફ વાળી લે. હવે તારા પાલનકર્તા તરફથી તને આપવામાં આવેલા તારા નબુવતના આ બે ચમત્કારો મોજીઝાઓ ફિરઔન તથા તેના દરબારીઓ માટે છે, બેશક તેઓ ખરાબ લોકો છે. મૂસાએ અર્જ કરી કે એ મારા પાલનહાર, મેં તેમનો એક માણસ મારી નાખ્યો હતો જેથી તેઓ પણ મને મારી નાખશે એવો મને ડર છે, ને મારો ભાઈ હારૂન મારા કરતા જબાનમાં વધારે બોલવા વાળો ચપળ છે, જેથી તેને મારી સાથે મદદગાર બનાવી મોકલ કે તે મારી સચ્ચાઈને ટેકો આપે. બેશક હું આ વાતથી બીવ છું કે તેઓ મને જૂઠલાવશે. અલ્લાહે ફરમાવ્યું કે નજદીકમાં જ અમે તારા ભાઈ થકી તારા બાહુ તારા બાજુ મજબૂત કરી દઈશું અને તમો બંને માટે એવી સત્તા આપી દઈશું કે તેઓ તમારી પાસે ઈજા પહોંચાડવાને પહોંચી શકશે નહીં. હવે નિશાનીઓ લઈ જાઓ અને તમે બે તથા તમે બેનું જે પેરવી કરશે તમારા પગલે ચાલશે તેઓ અમારી નિશાનીઓના લીધે બધાના ઉપરી રહેશે.